श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 6-7। ऋतासुर नो वध ब्रह्महत्याना भय थी इंद्र नु मान सरोवर में छुपाई जव, नहुष ने इंद्रपद की प्राप्ति अने नहुष की सची पर आसक्ति। व्यास जी कहे छे, राज आ प्रमाणे वरदान मेळवीने देवताओं तथा मुनिओ ऋतासुर ना उत्तम स्थाने गया। તેમણે જોયું કે આ દૈત્ય તેજથી પ્રકાશિત થઈ રહ્યો હતો, તેવો પ્રબળ દેખાતો હતો જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે અને દેવતાઓને ગળી જશે। દેવતાઓએ વૃતાસુરની પાસે જઈને મધુર શબ્દોમાં વાતચીત કરી। પ્રથમ તેમણે સામ નીતિનો આશ્રય લેવાનું નક્કી કર્યું, હોવાથી તેમના મુખેથી અતિશય સુંદર વાણી નીકળતી હતી। કપટયુક્ત મધુર વાણીથી તેમણે વૃતાસુરને મિત્રતા માટે રાજી કરી લીધો। દેવતાઓની વાત સાંભળીને વૃતાસુરે કહ્યું, મહાભાગ, તમારી સાથે મિત્રતા કરવામાં મારી એક શરત છે। તે શરત મુજબ ઇન્દ્ર તથા દેવતાઓ સુકા અથવા લીલા અસ્ત્ર શસ્ત્રથી, પથ્થરથી, લાકડાથી, લોખંડથી કે વજ્રથી દિવસે કે રાત્રે મને ન મારે, આ શરતને આધીન હું મિત્રતા કરવા તૈયાર છું। તે સિવાય સંધિ સંભવ નથી। વ્યાસજી કહે છે, દેવતાએ વૃતાસુરને કહ્યું, બહુ સરસ, એવું જ થશે। ઇન્દ્રે પણ આવીને વૃતાસુરની શરતો સ્વીકારી લીધી। ત્યારથી વૃતાસુર ઇન્દ્રની વાતો પર વિશ્વાસ કરવા લાગ્યો, બંનેમાં મિત્રતા જેવી વાતચીત થવા લાગી। ક્યારેક બંને સાથે સાથે નંદનવનમાં ફરવા જતા અને ક્યારેક ગંધમાદન પર્વત પર જતા, ક્યારેક સમુદ્ર કિનારે આનંદથી લટાર મારવા જતા। આ પ્રકારની મિત્રતા થઈ જવાથી વૃતાસુરના મનમાં અતિશય હર્ષ થયો, છતાં ઇન્દ્રના મનમાં વૃતાસુરને મારવાનો ઈરાદો યથાવત હતો। તે મોકો શોધી રહ્યા હતા, તે કારણે ઇન્દ્રનું મન હંમેશા વ્યાકુળ રહેતું હતું। તે કોઈ અવસરની તલાશમાં હતા। એક દિવસે ઇન્દ્ર પર સંપૂર્ણ વિશ્વાસ રાખનારા પુત્રને ત્વષ્ટાએ કહ્યું, મહાભાગ, હું તારા હિતની વાત કહું છું, તે સાંભળ। જેની સાથે એક વખત શત્રુતા થઈ છે તેના પર ક્યારેય કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કરવો જોઈએ નહીં। ઇન્દ્ર તારો પહેલાનો શત્રુ છે, બીજા પર અદેખાય કરવાની તેની વૃત્તિ ક્યારેય જશે નહીં। લોભવશ બહાવરો બનીને તે હંમેશા દ્વેષ કરતો રહે છે, તેના મનમાં કાયમ પાપ બુદ્ધિ રહેલી છે। બીજાના છિદ્રો જોવા, દ્વેષ કરવો, કપટ કરવું તથા અભિમાન રાખવું આ એના સ્વાભાવિક લક્ષણ છે। બેટા, આવા ઇન્દ્ર પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ ન કરતો। પુત્ર, જે એકવાર પાપ કરી ચૂક્યો છે તેને ફરીથી પાપ કરવામાં શું સંકોચ? વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે હિતકર વાત કહીને ત્વષ્ટાએ વૃતાસુરને સારી રીતે સમજાવ્યો, પરંતુ મૃત્યુ માથા પર નાચતું હોવાથી વૃતાસુરે તે વાત પર ધ્યાન ન આપ્યું। એકવાર ઇન્દ્રે વૃતાસુરને સમુદ્ર કિનારે જોયો, તે સમયે સંધ્યાકાળનો સમય હતો, અર્થાત દિવસ પણ ન હતો અને રાત્રિ પણ ન હતી। તેથી વૃતાસુરને મળેલા વરદાનની વાત ઇન્દ્રના ધ્યાન પર આવી ગઈ। તેણે વિચાર્યું, અત્યારે જ આ શત્રુને મારી નાખવો જોઈએ, આ નિર્જન સ્થાનમાં અત્યારે તે એકલો જ છે, આનાથી વધારે અનુકૂળ મોકો બીજો કયો હોઈ શકે? પરંતુ તેને બીજો વિચાર આવ્યો કે આ શત્રુને હું કઈ રીતે મારું? આ તો અજય છે। ઇન્દ્ર આ પ્રમાણે વિચારતા હતા ત્યારે સમુદ્રના હિલાળામાં તેમણે ફીણ જોયું, તે ફીણ પર્વતનો ટુકડો હોય એવું લાગતું હતું। તેમણે વિચાર્યું, આ ફીણ સૂકું પણ નથી અને લીલું પણ નથી, આ ફીણને શસ્ત્ર પણ કહી શકાય નહીં। તેવું વિચારીને આશ્ચર્ય વચ્ચે ઇન્દ્રે તે ફીણ હાથમાં લીધું અને પરમ શક્તિ ભગવતીનું ધ્યાન કર્યું। ચિંતન કરતા જ ભગવતી ત્યાં પધાર્યા અને તેમણે એ ફીણમાં પોતાની શક્તિ સ્થાપિત કરી દીધી। ભગવાન વિષ્ણુ તો વજ્રમાં પ્રવેશ કરી જ ચૂક્યા હતા, તે વજ્રને ફીણથી ઢાંકી દીધું ઇન્દ્રે તે ફીણથી ઢંકાયેલા વજ્રને વૃતાસુર પર ફેંક્યું. તે વાગતા જ વજ્રથી કપાયેલા પર્વતની જેમ તે દાનવ એકાએક જમીન પર પડી ગયો અને તે જ ક્ષણે તેના પ્રાણ નીકળી ગયા. તેથી ઇન્દ્રને અપાર હર્ષ થયો. શત્રુનો નાશ થવાથી ઇન્દ્રે ખૂબ જ પ્રસન્નતાથી દેવતાઓને બોલાવ્યા અને જેમની કૃપાથી શત્રુને માર્યો હતો તે દેવી ભગવતીની આરાધના કરવા લાગ્યા. અનેક પ્રકારના સ્તોત્રોથી તે દેવીને પ્રસન્ન કરવા લાગ્યા. પદ્મરાગમણીમાંથી ભગવતીની મૂર્તિ બનાવી તે મૂર્તિને તેમના દિવ્ય બગીચામાં સ્થાપિત કરી. તે જ સાક્ષાત પરાશક્તિ છે એવી ભાવનાથી દેવીને પ્રસન્ન કરવા લાગ્યા. બધા જ દેવતાઓ ત્રણે વખત સવારે, બપોરે અને સાંજે દેવીની વિશિષ્ટ પૂજા કરતા હતા. ત્યારથી ભગવતી શ્રીદેવી દેવતાઓના કુળદેવી બન્યા. ઘેર ઘેર તેમની ઉપાસના થવા લાગી. ત્યાર પછી ત્રિલોક દ્વારા પૂજાયેલા ભગવાન વિષ્ણુની પણ ઇન્દ્રે પૂજા કરી. મહાન પરાક્રમી વૃતાસુર દેવતાઓ માટે અતિશય ભયંકર હતો. તેના મૃત્યુથી દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. શીતળ મંદ સુગંધિત વાયુ વહેવા લાગ્યો. ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર બધા જ ઉત્સવ મનાવવા લાગ્યા. આ પ્રમાણે પરાશક્તિના પ્રવેશવાળા ફીણ દ્વારા ઇન્દ્ર વૃતાસુરને મારવામાં સફળ થયા. દેવીએ પહેલેથી જ તે દાનવની બુદ્ધિ પર આવરણ નાખી દીધું હતું. લોકો બધા જાણતા હતા કે દેવી વૃતાસુરનો વધ કરનાર છે. દેવીએ ઇન્દ્ર દ્વારા તેને મરાવ્યો હતો, તેથી ઇન્દ્રે તેનો વધ કર્યો એમ કહેવાય છે. વ્યાસજી કહે છે, રાજન, વૃતાસુરની જીવન લીલા તો સમાપ્ત થઈ ગઈ, પરંતુ વૃતવધની હત્યાના ભયથી અત્યંત ગભરાઈને ઇન્દ્ર અમરાવતી ગયા. મુનિઓના મનમાં પણ ભય હતો. એમને થયું, આ શત્રુને મારવા માટે અમે કેટલું નીચ કામ કર્યું. ખરેખર આ શત્રુને અમે વિશ્વાસઘાત કરીને માર્યો છે. અમે જે મુનિ કહેવાતા હતા તે આજે આ ઇન્દ્રના સંપર્કમાં આવીને અમે મુનિ કહેવડાવવા માટે લાયક નથી રહ્યા. અમે પણ વિશ્વાસઘાતી થઈ ગયા. પાપ અને બધા જ અનર્થોને જનેતા એવી મમતાને ધિક્કાર છે. પાપીઓને સલાહ આપનાર, બુદ્ધિ આપનાર અને પ્રેરણા આપનાર પણ પાપનો ભાગીદાર જ છે. મંત્ર કૃત બુદ્ધિદાતા ચ પ્રેરક પાપ કારણામ પાપ ભાક સ ભવેન્ન નૂનમ પક્ષ કરતા તથૈવ ચ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પદાર્થોમાં ધર્મ અને મોક્ષ આ બે જ પદાર્થોમાં સાર છે. અમારા તે બંને પદાર્થો નષ્ટ થઈ ગયા. આ પ્રકારની માનસિક ચિંતાથી દુઃખી થઈને ઉદાસીનતા સાથે મુનિઓ પણ પોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ભારત, ઇન્દ્રે મારા પુત્ર વૃતને મારી નાખ્યો. તે દુઃખદ સમાચાર સાંભળીને તોષ્ટા રડી પડ્યા. દુઃખથી તેમનું હૃદય વ્યાકુળ થઈ ગયું. તેઓ વારંવાર શોક પ્રગટ કરવા લાગ્યા. પછી તેઓ વૃતાસુરની લાશ પડી હતી ત્યાં જઈને તેના અંતિમ સંસ્કાર કર્યા પછી સ્નાન કરી તિલાંજલિ આપીને અત્યંત શોકાકુળ થઈને મિત્રઘાતી પાપાત્મા ઇન્દ્રને શ્રાપ આપ્યો. જે રીતે અનેક પ્રતિજ્ઞાઓના પ્રલોભનો આપીને ઇન્દ્રે મારા પુત્રનો વધ કર્યો છે, તે જ રીતે ઇન્દ્ર પણ મહાદુખને પ્રાપ્ત થાઓ. બ્રાહ્મણના શ્રાપને કોઈ ટાળી શકે નહીં. ઇન્દ્રને આ શ્રાપ આપી અત્યંત સંતાપ કરતા ત્વષ્ટા સુમેરુ પર્વતના શિખર પર ચાલ્યા ગયા. ત્યાં જઈ તેમણે ઉગ્ર તપ કર્યું. રાજા જન્મેજયે પૂછ્યું, પિતામાં, વૃતનો વધ કર્યા પછી ઇન્દ્રની શું સ્થિતિ થઈ? તેમને દુઃખ જ પ્રાપ્ત થયું કે ક્યારેક સુખનો અવસર પણ સુલભ થયો? મને આ પ્રસંગ કહેવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, મહાભાગ, પ્રાણીને પોતાના શુભાશુભ કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ નિયમ દેવતાઓ, દાનવ, મનુષ્ય બધા માટે અનિવાર્ય છે. કોઈ બળવાન હોય કે નિર્બળ, તેના દ્વારા જે પણ ઓછું વધારે કર્મ થયું છે તેનું ફળ ભોગવવું તેના માટે અનિવાર્ય છે. આ સંસારમાં એવું જોવા મળે છે કે સુખના સમયમાં બધા પોતાના થઈ જાય છે, પરંતુ જ્યારે ભાગ્ય પ્રતિકૂળ હોય ત્યારે કોઈ કોઈને મદદ કરતું નથી. સમય પ્રતિકૂળ હોય ત્યારે મા બાપ, ભાઈ, પત્ની, સેવકો, મિત્રો અને પુત્ર કોઈ પાસેથી મદદ મળતી નથી. કર્તાને જ પાપ અને પુણ્યના ફળ ભોગવવા પડે છે, તે સનાતન સત્ય છે. હૃતવધથી ઇન્દ્રનું તેજ ક્ષીણ થઈ ગયું. આ ઇન્દ્ર બ્રહ્મ ઘાતી છે આમ કહીને બધા દેવતાઓ પણ તેની નિંદા કરવા લાગ્યા. એવો કોણ વ્યક્તિ છે જે પ્રતિજ્ઞા કરવા છતાં પોતાના વિશ્વાસુ અને મિત્ર બનેલા મનુષ્યને મારવા તૈયાર થાય? આવી વાત દેવતાઓના સમાજમાં, દિવ્ય ઉપવનોમાં તથા ગંધર્વોના સમૂહમાં ફેલાઈ ગઈ. બધા કહેવા લાગ્યા, વૃતવધની કામનામાં ફસાઈને ઇન્દ્રે જે કેવું દુષ્કર્મ કરી નાખ્યું. પોતાની કીર્તિનો નાશ કરનારી આવી અનેક વાતો ઇન્દ્ર પણ સાંભળતા રહ્યા. જગતમાં જેની કીર્તિ નષ્ટ થઈ ગઈ તેવા મનુષ્યના જીવનને ધિક્કાર છે. રસ્તામાં જતા આવા વ્યક્તિને જોઈને તેના શત્રુઓ હસે છે. ઇન્દ્રધુમ્ન નામના એક રાજર્ષિ હતા. તેમણે કોઈ પાપ કર્યું ન હતું, પરંતુ તેમની કીર્તિ નષ્ટ થઈ જવાથી તેમને સ્વર્ગમાંથી ધકેલી મૂકવામાં આવ્યા. ત્યારે જે સ્વયં પાપી છે તે કેમ નહીં પડે? રાજા યયાતિને પણ અલ્પ અપરાધ માટે સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજા પણ એક રાજા હતા, તેમને 18 યુગ સુધી કરચલો થવું પડ્યું હતું. ઘરમાં તમામ સિદ્ધિ હોવા છતાં પાપાત્મા ઇન્દ્રના મનને શાંતિ ન હતી. તે સભામાં બિલકુલ બેસી શકતા ન હતા. તે ભયભીત થઈને જોર જોરથી શ્વાસ લેતા હતા અને ક્યારેક મૂર્છિત થઈ જતા હતા. આવી પરિસ્થિતિ જોઈને ઇન્દ્રાણીએ તેમને પૂછ્યું, પ્રભુ, આપનો ભયંકર શત્રુ તો મરાઈ ગયો છે, છતાં આપ આટલા ભયભીત કેમ છો? શત્રુ પર વિજય પ્રાપ્ત કરનાર સ્વામી, આપને કઈ ચિંતા વ્યાકુળ કરી રહી છે? રાજન, આપ એક સાધારણ મનુષ્યની જેમ ઊંડા નિશાસા નાખતા હો તેમ શી ચિંતામાં રહો છો? બીજો કોઈ બળવાન શત્રુ તો છે નહીં કે જેના કારણે તમારે ચિંતા કરવી પડે? ઇન્દ્રે કહ્યું, દેવી, જો કે કોઈ બળવાન શત્રુ મારી સામે નથી, છતાં બ્રહ્મ હત્યાના ભયથી હું એટલો ભયભીત છું કે ઘરમાં રહેવા છતાં મને સુખ કે શાંતિ નથી. મારા માટે હવે ન તો નંદનવનમાં સુખ છે, ન અમૃતમાં અને ન દેવભવનમાં. ગંધર્વોના ગાનમાં, અપ્સરાઓના નૃત્યમાં પણ મને સુખ નથી મળતું. તારા જેવી સ્ત્રી તથા અન્ય દેવાંગનાઓ પણ મને સુખી કરી શકતી નથી. કામધેનુ કલ્પવૃક્ષથી પણ મને સુખ નથી મળતું. શું કરું? ક્યાં જાઉં? ક્યાં જવાથી મારું કલ્યાણ થશે? પ્રિય, આ ચિંતાને લીધે મારા અંતઃકરણમાં અગ્નિ ભભૂકી રહ્યો છે. વ્યાસજી કહે છે, ખૂબ જ ગભરાયેલા પોતાના પત્ની સચીને આ પ્રમાણે કહીને ઇન્દ્ર ઘરમાંથી નીકળીને માન સરોવર ચાલ્યા ગયા. ભયથી તેમનું હૃદય કાંપી રહ્યું હતું. શોકને લીધે તેમની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. તે સરોવરમાં જઈ એક કમળની નાળમાં સંતાઈ ગયા. તે વખતે ઇન્દ્રને પોતાના કર્તવ્યનું જ્ઞાન ન હતું, કારણ કે અધમ કૃત્ય કરવાથી તેમની પ્રતિષ્ઠા નષ્ટ થઈ ગઈ હતી. તેઓ જળમાં છુપાઈને તરફડતા સર્પની જેમ સમય વ્યતીત કરતા હતા. તે સમયે કોઈ તેમની મદદ કરનાર ન હતું. તે ચિંતાથી અત્યંત ઘેરાયેલા હતા. તેમની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ હતી. રાજન, બ્રહ્મ હત્યાના ભયથી ઇન્દ્ર દુઃખી થઈને ચાલ્યા ગયા ત્યારે દેવતાઓ ખૂબ ચિંતા કરવા લાગ્યા. સ્વર્ગમાં અનેક પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા. ઉપદ્રવોથી ઘેરાયેલા પૂરા જગતમાં કોઈ શાસક રાજા ન રહ્યો. મેઘોએ પાણી વરસાવવાનું બંધ કરી દીધું. પૃથ્વીમાં ધાન્ય ઉપજાવવાની શક્તિ ન રહી. નદીઓના વહેણ સુકાઈ ગયા, તળાવો સુકાઈ ગયા. આવી અરાજકતા ફેલાવાથી બધા દેવતાઓ અને મુનિઓએ આપસમાં વિચાર કરીને નહુષને ઇન્દ્ર પદ પર નિયુક્ત કર્યા. ભારત, જો કે નહુષ ધર્માત્મા હતા, છતાં ઇન્દ્રનું પદ મળવાથી તેના મનમાં રાજસી વૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ. તેના કારણે તે વિષયોમાં આસક્ત થઈ ગયા. એક સમયની વાત છે, સચીના ગુણોને સાંભળીને તેમને પ્રાપ્ત કરવાના પ્રાપ્ત કરવા નહુષના મનમાં ઈચ્છા જાગી. તેને ઋષિઓને કહ્યું, મારી પાસે ઇન્દ્રાણી કેમ નથી આવતા? દેવતાઓએ તમે બધાએ મળીને મને ઇન્દ્ર બનાવ્યો છે, તેથી મારી સેવા કરવા માટે સચીને પણ અહીં મોકલી આપો. દેવતાઓ અને મુનિઓએ અત્યારે મારી ઈચ્છા પ્રમાણે કાર્ય કરવું જોઈએ, કારણ કે હું તમારો રાજા ઇન્દ્ર છું. બધા લોકો પર મારું શાસન છે, તેથી મને પ્રસન્ન કરવા માટે સચી તુરંત મારી પાસે આવવી જોઈએ. નહુષની આ દોષપૂર્ણ વાત સાંભળીને દેવતાઓ અને ઋષિઓના મનમાં ચિંતા અને ગભરામણ ઉત્પન્ન થઈ. તે ઇન્દ્રાણી પાસે જઈ પ્રણામ કરીને કહેવા લાગ્યા, ઇન્દ્રાણીજી, દુરાત્મા નહુષ હવે આપને મેળવવાની ઈચ્છા રાખે છે. તેણે અમને આજ્ઞા આપી આજ્ઞા કરી છે કે સચીને અહીં મોકલી આપો. તેના આધીનમાં રહેવાવાળા અમે હવે શું કરીએ? હવે શું કરી શકીએ? કારણ કે આ દુરાત્માને ઇન્દ્ર બનાવી દીધો છે. દેવતાઓ અને ઋષિઓ પાસેથી નહુષની આ અપ્રિય વાત સાંભળીને સચી ઉદાસ થઈ ગયા. તેમણે બૃહસ્પતિને કહ્યું, બ્રહ્મન, હું આપને શરણે આવી છું, નહુષથી મારી રક્ષા કરો. બૃહસ્પતિજીએ કહ્યું, દેવી, પાપાદ નહુષનો તમે જરા પણ ભય ન રાખો. પુત્રી, સનાતન ધર્મનો પરિત્યાગ કરીને હું તમને તેની પાસે નહીં જવા દઉં. શરણમાં આવેલા દુઃખી વ્યક્તિને જે આશ્રય નથી આપતો, તેને યુગ પર્યંત નરકની યાતના ભોગવવી પડે છે. હે પુત્રી, તું શાંત થા, હું તને ત્યજીશ નહીં. અધ્યાય 6-7 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.